श्रीमद देवी भागवत स्कंद 11मो अध्याय 19-20 मध्याहन संध्या तर्पण ने सायं संध्या नु वर्णन भगवान नारायण कहे छे। नारद हवे मध्याहन काल नी पुण्यमयी संध्या नो प्रसंग सांभळो, जेना अनुष्ठान थी मनुष्य ने अपूर्व फल प्राप्त थाय छे। भगवती गायत्री युवावस्था संपन्न छे, तेमनो वर्ण श्वेत छे, त्रण नेत्रो छे। तेओ वरद मुद्रा अक्षमाला अने त्रिशूल धारण करीने अभय आपे छे, ऋषभ पर बैठेला छे। यजुर्वेद संहितामां एमनो महिमा वर्णव्यो छे। रुद्र एमना देवता छे। तमोगुण युक्त थईने ए पृथ्वी मंडळनी व्यवस्था करे छे। એમની જ કૃપાથી સૂર્ય પોતાના માર્ગ પર ભ્રમણ કરે છે। એવા ભગવતી મહામાયાને હું પ્રણામ કરું છું। આ પ્રમાણે આદિ દેવીનું ધ્યાન કરીને આચમન વગેરે બધું વિધિપૂર્વક કરવો, હવે અર્ધનું પ્રકરણ કહું છું। સુંદર પુષ્પો લેવા, પુષ્પ ન મળે તો જળ અને બિલીપત્ર સાથે અર્ધ આપવો। ઉપર મુખ રાખીને સૂર્યની સામે જોઈને અર્ધ આપવો। પ્રારંભથી અંત સુધી બધા નિયમો પ્રાતઃ સંધ્યા જેવા જ છે। સાયમ અને પ્રાતઃ કાળની સંધ્યા સમયે અર્ધ આપવાનું કારણ તો શ્રુતિમાં એવું બતાવ્યું છે કે મંદેહ નામના રાક્ષસો સૂર્યને ગળી જવા ઈચ્છે છે, તેના નિવારણાર્થે અર્ધ આપવાની આવશ્યકતા છે। તેથી બ્રાહ્મણોએ યત્નપૂર્વક રાક્ષસોને રોકવા માટે અર્ધ આપવો જોઈએ। બંને સંધ્યાઓમાં હંમેશા ઓમકાર સહિત ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કરીને અર્ધ આપો। મધ્યાહન કાળમાં આ કૃષ્ણેન નામના મંત્રનો, આ મંત્રથી પુષ્પ અને જળ સૂર્યને અર્પણ કરવું। પુષ્પના અભાવમાં બિલીપત્રને દુર્વાથી ઉપર કહેલી વિધિ પ્રમાણે અર્ધ આપવામાં આપવાથી સાંગોપાંગ સંધ્યાનું ફળ મળે છે। દેવર્ષિતમ આજ પ્રકરણમાં તર્પણનો વિધિ પણ કહું છું, સાંભળો। ભુવઃ પુરુષમ તર્પયામિ નમો નમઃ, યજુર્વેદમ તર્પયામિ નમો નમઃ। આજ પ્રમાણે મંડલ, હિરણ્યગર્ભ, અંતરાત્મા, સાવિત્રી, દેવસેના, સંકૃતિ, સંધ્યા, યુવતિ, રુદ્રાણી, નિમૃજા સર્વાર્થ સિદ્ધિ કરી, સર્વ મંત્રાર્થ સિદ્ધિ દા અને ભૂર્ભુવસ્વ પુરુષ, આ નામો સાથે પણ તર્પયામી નમો નમઃ, આ શબ્દોને જોડીને તર્પણ કરવું જોઈએ। આ મધ્યાહન તર્પણ છે। ત્યાર પછી ઉદિત્યમ અને ચિત્રમ દેવાનામ આ મંત્રોનું ઉચ્ચારણ કરીને સૂર્યોપસ્થાન કરવું। નારદ ત્યાર પછી સાધનમાં તત્પર થઈને મંત્રનો જપ કરવામાં આવે છે। જપનો પ્રકાર પણ કહું છું, સાંભળો। પ્રાતઃ કાળમાં જપ કરતી વખતે બંને હાથ ઊંચા રાખવા, સાયમ કાળે નીચા હાથ રાખીને અને મધ્યાહન સમયે હૃદય પર હાથ રાખીને જપ કરવો। અનામિકા આંગળીના છેલ્લા બે વેડાથી માંડી કનિષ્ઠિકા વગેરે આંગળીના વેડે વેડે જતા તર્જની આંગળીના મૂળ સુધી જવું, તે કરમાળા કહેવાય। 1000 ગાયત્રી જપ કરવાથી મહાપાપી બ્રાહ્મણ પણ પવિત્ર થઈ જાય છે। મન, વાણી અને ઇન્દ્રિયોના સંયોગથી થયેલું પાપ 1000 ગાયત્રી કરવાથી નષ્ટ થઈ જાય છે। એક બાજુ ચારે વેદોનું અધ્યયન અને તેનો વારંવાર પાઠ અને બીજી બાજુ ગાયત્રીનો જપ મૂકીને તુલના કરવામાં આવે તો ગાયત્રી જપ જ ઉત્તમ સિદ્ધ થાય છે। હવે પછી બ્રહ્મયજ્ઞનો વિધિ કહીશ। ભગવાન નારાયણ કહે છે, નારદ બ્રાહ્મણે 3 વાર આચમન કરીને 2 વાર માર્જન કરવું, બંને પગનું પ્રોક્ષણ કરવું, માથું, આંખો, નાક, બંને કાન, હૃદય અને શિખાનું પણ સારી રીતે પ્રોક્ષણ કરવું, દેશ અને કાળના ઉચ્ચારણ સાથે સંકલ્પ કરીને બ્રહ્મયજ્ઞ કરવો, જમણા હાથમાં 2 દર્ભ, ડાબા હાથમાં 3, આસન પર 1, યજ્ઞોપવિતમાં 1, શિખામાં 1 અને પગના મૂળમાં 1, એમ એક એક દર્ભ મૂકવા, મોક્ષ માટે અને સર્વ પાપ ક્ષાર્થ તથા સૂત્રમાં કહેલા દેવોને પ્રસન્ન કરવા બ્રહ્મયજ્ઞ કર્યું છે એવો સંકલ્પ કરો. સર્વપ્રથમ ત્રણ વાર ગાયત્રી મંત્ર બોલવો, ઓમ અગ્નિમૂલે, પછી યદ્વદ્ગે અગ્નિર્વે અને અથ મહાવ્રતમ ચૈવ પંથા વગેરે મંત્રોનો ક્રમશઃ પાઠ કરો. ઉપરના મંત્રોનો ફક્ત શરૂઆતના જ શબ્દો છે, આખો મંત્ર યજુર્વેદ ઋગ્વેદમાં મળી આવશે. ત્યાર પછી સહિતાના વિદામ મદવ મહાવ્રતસ્ય ઈશે ત્યોર્જે અગ્ન આયાહી સન્નો દેવી અથ તસ્ય સમાન મનાય વૃદ્ધિરાદે ચ અથ શિક્ષામ પ્રવક્ષ્યામિ પંચ સંવત્સર મયરસ તજભ અને ગોરમા વગેરે મંત્રોનો પણ પાઠ કરવો જોઈએ. અથા તો ધર્મ જિજ્ઞાસા અથા તો બ્રહ્મ જિજ્ઞાસા તચ્છંત્યો બ્રહ્મણે નમઃ. આ ઋગ્વેદના પાંચ મંત્રોનો પણ પાઠ કરવો. ત્યાર પછી દેવતાનું તર્પણ કરીને પ્રદક્ષિણા કરવી. પ્રજાપતિ બ્રહ્મા વેદ દેવતા ઋષિઓ સર્વ છંદો ઓમકાર વસતકાર વ્યાહુતિઓ સાવિત્રી ગાયત્રી યજ્ઞો આકાશ પૃથ્વી અંતરિક્ષ દિવસ રાત સાંખ્ય સિદ્ધિ નદીઓ પર્વતો ક્ષેત્રો ઔષધિ ગંધર્વો અપ્સરાઓ નાગો પક્ષીઓ ગાયો સાધ્યો વિપ્રો યક્ષો રાક્ષસો ભૂતો આ દેવતાઓનું તર્પણમાં ઉચ્ચારણ કરવું. ત્યાર પછી જનોએ કંઠ કરીને ઋષિઓનું પણ તર્પણ કરવું. તેમાં સતર્ચી માધ્યમ ગુત્સમદ વિશ્વામિત્ર વામદેવ અત્રિ ભરદ્વાજ વશિષ્ઠ પ્રગાથ પાવમાન શુદ્ર સુક્ત મહાસુક્ત સનક સનંદન સનાતન સનંતકુમાર કપિલ આસુરી વોહલી અને પંચશીર્ષ આ બધા ઋષિઓ તૃપ્ત થાઓ એમ કહી તર્પણ કરવું. પછી જનોએ અપસવ્ય કરી ઋષિ તર્પણ કરવું. સુમંતુ જૈમિની વૈશંપાયન અને પૈલહ શુત્ર ભાષ્ય ભારત મહાભારત અને આ બધા ધર્માચાર્યો તૃપ્ત થાઓ આમ કહીને ઋષિ તર્પણ કરવું. જાનંતી વા હવી ગાર્ગ્ય ગૌતમ શાકલ બ્રાભર્વ માંડવ્ય માંડુક્ય ગાર્ગી વાચકનવી વડવા પ્રાતિયેથી પ્રાતિયેયી શુલભા મૈત્રે કહોલ કૌશિતક મહાકૌશિક ભારદ્વાજ પૈણ્યજ્ઞ મહાપૈણજ્ઞ સુયજ્ઞ સાંખ્યાયન એતરે મહાએતરે વાસ્કલ સાકલ વસુજાતવક્ર ઔદવાહી શોજામી શોનક અને અશ્વલાયન તથા અશ્વલાયન આ તથા અન્ય જે આચાર્યો છે તે બધા તૃપ્ત થાઓ. પછી પિતૃઓનું તર્પણ કરવું. ત્યાર પછી જે કોઈ મારા કુળમાં ઉત્પન્ન થઈને અપુત્ર દિવંગત થઈ ગયા હોય, જેમનો સંબંધ મારા ગોત્ર સાથે છે, તેમના માટે હું વસ્ત્ર નીચોવીને જળ આપું છું, તે જળનો તેઓ સ્વીકાર કરે. યે કે ચાસ્મત કુલે જાતા અપુત્રા ગોત્રિણો મૃતાહા તે ગૃહણંતુ મયા દત્તમ વસ્ત્ર નિષ્પીડન નોદકમ. સ્કંદ 11 અધ્યાય 20 શ્લોક 26-27. આમ કહીને વસ્ત્ર નીચવું મહામુનિ આ બ્રહ્મયજ્ઞનો વિધિ મેં તમને કહ્યો. જે સાધક વિધિપૂર્વક આ બ્રહ્મયજ્ઞ કરે છે તેમને અંગો સહિત સંપૂર્ણ વેદ પાઠનું ફળ મળે છે. વેદ પાઠનું ફળ મળે છે. ત્યાર પછી વૈશ્વદેવ અને નિત્ય શ્રાદ્ધ કરવું જોઈએ. દરરોજ અતિથિઓને જમાડવા એ ગૃહસ્થનું પરમ કર્તવ્ય છે. ગોગ્રાસ આપ્યા પછી બ્રાહ્મણો સાથે ભોજન કરવું. આ ઉત્તમ કાર્ય દિવસના પાંચમા ભાગમાં કરવું. દિવસનો છઠ્ઠો અને સાતમો ભાગ ઇતિહાસ પુરાણ વાંચવામાં વ્યતીત કરવો. આઠમો ભાગ લૌકિક કાર્ય માટે છે. ત્યારબાદ ફરીથી સંધ્યા કરવી. મહામુનિ હવે સાયમ સંધ્યા કહું છું જેના અનુષ્ઠાનથી ભગવતી મહામાયા પ્રસન્ન થાય છે. સંધ્યા કાળે સાધકે આચમન પ્રાણાયામ કરીને શાંત ચિત્તે પદ્માસન વાળી બેસવું. શ્રુતિ સ્મૃતિ વગેરેના કાર્યમાં બે પ્રકારના પ્રાણાયામ છે, સગર્ભ અને અગર્ભ. પ્રાણવાયુને રોકીને કરવામાં આવતો પ્રાણાયામ સગર્ભ કહેવાય છે અને માત્ર ધ્યાનને અગર્ભ કહે છે. અગર્ભમાં કોઈ મંત્ર બોલવાનો હોતો નથી. ભૂત શુદ્ધિ પછી કર્મ કરવું જોઈએ, એ સિવાયનું કર્મ કહી શકાતું નથી. મન સ્થિર કરીને પૂરક કુંભક અને રેચક દ્વારા દેવતાઓનું ધ્યાન કરવું. સાધકે સાયં સંધ્યા વખતે ભગવતી સરસ્વતીનું આ પ્રમાણે ધ્યાન કરવું. ભગવતી સરસ્વતી હવે વૃદ્ધાવસ્થા વાળા થયા છે. તેમનો શ્રી વિગ્રહ કૃષ્ણ વર્ણ છે, કાળા રંગના વસ્ત્રો પહેર્યા છે. તેમણે પોતાના હાથમાં શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કર્યા છે. એ ગરુડ પર બિરાજમાન છે, અનેક પ્રકારના રત્નો એમની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે. ઝાંઝર અને કંદોરામાંથી મધુર ધ્વનિ નીકળી રહ્યો છે. એમના મસ્તક પર અમૂલ્ય રત્નોનો મુગટ છે, કંઠમાં ઉજ્જવળ હાર શોભી રહ્યો છે. મણિઓના કુંડળોની કાંતિથી એમનું મુખારવિંદ શોભી રહ્યું છે. એમણે સુંદર પિતાંબર ધારણ કર્યું છે. એ સચ્ચિદાનંદ સ્વરૂપિણી છે. સામવેદ અને સત્વ ગુણો એમના અંગ છે. સ્વર્ગલોકની વ્યવસ્થા તેમના હાથમાં છે. એવા સૂર્યમંડળમાંથી આવતા સરસ્વતી દેવીનું હું આહ્વાન કરું છું. આ પ્રમાણે ભગવતી સરસ્વતીનું ધ્યાન કરીને સાયં સંધ્યાનો સંકલ્પ કરવો. આપોહી સ્થા આ મંત્રથી માર્જન તથા અગ્નિશ્વેતી આચમન કરવું. એ સિવાયનું બધું કાર્ય પ્રાતઃકાળની સંધ્યા જેવું જ કરવાનું છે. સાધકે શાંત ચિત્ત થઈ ભગવાન નારાયણને પ્રસન્ન કરવા માટે ગાયત્રી મંત્ર બોલીને સૂર્યને અર્ધ પ્રદાન કરવું. બંને પગ સમાન રાખવા, હાથની અંજલિમાં જળ ભરીને મંડળમાં રહેલા દેવનું ધ્યાન કરી ક્રમશઃ અર્ધ પ્રદાન કરવું. જળમાં અર્ધ આપનાર મનુષ્ય મૂઢ અને અજ્ઞાની છે. સ્મૃતિ આજ્ઞાનું ઉલ્લંઘન કરવાથી બ્રાહ્મણને પ્રાશ્ચિતના ભાગી બનવું પડે છે. ત્યાર પછી સૂર્ય મંત્રથી સ્વરૂપ સ્થાન કરીને દર્ભાસન પર બેસીને ગાયત્રી જપ કરવો. જપ 1000 થાય કે 500, પરંતુ દેવીનું ધ્યાન કરતા કરતા જપ થવા જોઈએ. સાયં સંધ્યાના તર્પણમાં પણ પ્રાતઃકાળની જેમ ઉપસ્થાન વગેરે કાર્ય કરવું. પહેલા વિનિયોગ આ પ્રમાણે કરવો. તેના ઋષિ વશિષ્ઠ વિષ્ણુ ઉતા સરસ્વતી દેવતા અને સરસ્વતી છંદ છે. સાયંકાલીન સંધ્યાના તર્પણમાં આ પ્રમાણે વિનિયોગ કરવો. સ્વપુરુષ સામવેદ મંડળ હિરણ્યગર્ભ પરમાત્મા સરસ્વતી વેદમાતા સંકૃતિ સંધ્યા તથા વિષ્ણુ રૂપિણી વૃદ્ધા સરસ્વતી ઉષસી નિમૃજી સર્વ સિદ્ધિકરણી સર્વ મંત્રાધીશ્વરી તથા ભૃભુવ સ્વઃ પુરુષ આ નામો બોલીને તર્પણ કરવું. આ સાયંકાલીન તર્પણ શ્રુતિ સંમત છે. નારદ આ પાપોનું નાશક સર્વ કલેશોને દૂર કરનાર વ્યાધિનાશક તથા મોક્ષપ્રદ છે. સર્વ સદાચારોમાં સંધ્યા પોતાનું મુખ્ય સ્થાન ધરાવે છે. સંધ્યાના પ્રભાવથી દેવી પ્રસન્ન થઈ ભક્તોના મનોરથો પૂરા કરે છે. અધ્યાય 19-20 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.